શ્રી બ્રહ્મપુરાણ અધ્યાય 88 ધર્મથી યમલોકમાં સુખપૂર્વક ગતિ તથા ભગવદ્ ભક્તિના પ્રભાવનું વર્ણન મુનિઓએ કહ્યું. અહો, યમલોકના માર્ગ પર તો બહુ ભયંકર દુઃખ હોય છે. સાધુ શ્રેષ્ઠ, આપે એ દુઃખોની સાથે સાથે ઘોર નરકો અને દક્ષિણ દ્વારનું પણ વર્ણન કર્યું. બ્રહ્મન, એ ભયાનક માર્ગના કષ્ટોથી બચવાનો કોઈ ઉપાય છે કે નહીં? જો છે તો અમને કહો, ક્યાં ઉપાયથી મનુષ્યો યમલોકમાં સુખપૂર્વક જઈ શકે છે? વ્યાસજીએ કહ્યું, મુનિવરો, જેઓ આ લોકમાં ધર્મપરાયણ રહીને અહિંસાનું પાલન કરે છે, ગુરુજનોની સેવામાં સંલગ્ન રહે છે અને દેવતા તથા બ્રાહ્મણોની પૂજા કરે છે, તેઓ સ્ત્રી અને પુત્રો સહિત જે રીતે એ માર્ગેથી યાત્રા કરે છે તે તમને કહું છું. આવો પુણ્યાત્મા પુરુષ સોનાની ધજાઓથી સુશોભિત વિવિધ પ્રકારના દિવ્ય વિમાનો પર આરૂઢ થઈને ધર્મરાજાના નગરમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક વિવિધ પ્રકારની વસ્તુઓ દાનમાં આપે છે, તેઓ યમમાર્ગ પર સુખપૂર્વક યાત્રા કરે છે. જેઓ બ્રાહ્મણોને અને બ્રાહ્મણોમાં પણ વિશેષતઃ ક્ષોત્રિય અને અત્યંત ભક્તિપૂર્વક ઉત્તમ રીતે તૈયાર કરેલું ભોજન આપે છે, તેઓ શણગારેલા વિમાનો દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ સદા સત્ય બોલે છે તથા બહાર ભીતરથી શુદ્ધ રહે છે, તેઓ પણ દેવતાઓની જેમ તેજસ્વી શરીર ધારણ કરીને વિમાનો દ્વારા યમરાજના ભવનમાં જાય છે. જે ધર્મજ્ઞ પુરુષો જીવિકા રહિત દિન દુર્બળ સાધુઓને ભગવાન વિષ્ણુની પ્રત્યર્થે ગાયોનું દાન કરે છે, તેઓ સુંદર વિમાનો દ્વારા ધર્મરાજના લોકમાં જાય છે. જેઓ પગરખા, છત્રી, સૈયા, આસન, વસ્ત્ર અને આભૂષણનું દાન કરે છે, તેઓ દિવ્ય આભૂષણોથી અલંકૃત થઈને હાથી, રથ અને ઘોડાઓ પર બેસીને યમપુરીની યાત્રા કરે છે. એમની ઉપર સોના ચાંદીના છત્રો હોય છે. જેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિશુદ્ધ હૃદયથી ભક્તિભાવ ભક્તિપૂર્વક ગોળ અને ભાતનું ભોજન કરાવે છે, તેઓ પણ સ્વર્ણમય વિમાનો દ્વારા યમલોકમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને યત્નપૂર્વક દૂધ, દહીં, ઘી અને ગોળનું દાન કરે છે, તેઓ ચક્રવાક જોડેલા સોનાના વિમાનો દ્વારા યાત્રા કરે છે. તે સમયે ગંધર્વો વાદ્યો દ્વારા એમની સેવા કરે છે. જેઓ સુગંધિત પુષ્પોનું દાન કરે છે, તેઓ હંસયુક્ત વિમાનો દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ ક્ષોત્રિય બ્રાહ્મણને તલની ગાય અને ધૃતમય ધેનું એટલે ગાયનું દાન કરે છે, તેઓ ચંદ્રમંડળ જેવા ઉજ્જવળ વિમાનોમાં યમરાજના ભવનમાં પ્રવેશ કરે છે. તે સમયે ગંધર્વો તેમનો સુયસ ગાય છે. આ લોકમાં જેઓ કુવા, વાવડી, તળાવ, સરોવર તથા ઠંડા પાણીની પરબ બંધાવે છે, તેઓ સુવર્ણ અને ચંદ્રમા જેવા તેજસ્વી વિમાનો દ્વારા યાત્રા કરે છે. માર્ગમાં તેમના માટે અનેક સુવિધાઓ હોય છે. જેઓ પ્રાણી માત્રના જીવનરૂપી જળનું દાન કરે છે, તેઓ તૃષાથી રહિત થઈને દિવ્ય વિમાનોમાં બેસીને સુખપૂર્વક યમપુરીના માર્ગની યાત્રા કરે છે. જેમણે બ્રાહ્મણોને લાકડીના ખડાઓ વાહન, આસન વગેરેનું દાન કર્યું છે, તેઓ એ માર્ગ પરથી સુખેથી જાય છે. જે મનુષ્ય બીજાના ઉપકારને માટે ફળ અને પુષ્પોથી સુશોભિત ઉદ્યાન વાવે છે, તેઓ વૃક્ષોની રમણીય અને શીતળ છાયામાં સુખપૂર્વક યાત્રા કરે છે. જેઓ સોનું, ચાંદી, પરવાળા તથા મોતીનું દાન કરે છે, તેઓ સોનાથી બનેલા ઉજ્જવળ વિમાનો પર બેસીને યમલોકમાં જાય છે. ભૂમિદાન કરનારા પુરુષો સગળી મનોવાંછિત વસ્તુઓથી તૃપ્ત થઈને ઉદયકાલીન સૂર્ય જેવા તેજસ્વી વિમાનોમાં બેસીને ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ઉત્તમ ગંધ, અગરું, કપૂર, પુષ્પ અને ધૂપનું દાન કરે છે, તેઓ મનોહર ગંધ, સુંદર વેશ, ઉત્તમ કાંતિ અને શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત થઈને વિચિત્ર વિમાનો દ્વારા ધર્મનગરની યાત્રા કરે છે. દીપદાન કરનાર મનુષ્યો અગ્નિ જેવા પ્રકાશમાન થઈને સૂર્ય જેવા તેજસ્વી વિમાનો દ્વારા દસે દિશાઓને પ્રકાશિત કરતા રહીને જાય છે. જેઓ ઘર અથવા રહેઠાણ આપે છે, તેઓ અરણોદય જેવી કાંતિવાળા સ્વર્ણથી બનેલા ગૃહોના સાથે ધર્મરાજના નગરમાં જાય છે. જલપાત્ર, કુંડી અને કમંડળનું દાન કરનારા અપ્સરાઓ દ્વારા પૂજા ગ્રહણ કરી મહાન ગજરાજો પર બેસીને યાત્રા કરે છે. જેઓ બ્રાહ્મણોને મસ્તક અને પગમાં ચોપડવાનું તેલ તથા નહાવા અને પીવાનું જળ આપે છે, તેઓ ઘોડા પર બેસીને યમલોકમાં જાય છે. જેઓ રસ્તાના થાકેલા અને અશક્ત બ્રાહ્મણને પોતાને ત્યાં ઉતારો આપે છે, તેઓ ચક્રવાક જોડેલા દિવ્ય વિમાનોમાં બેસીને સુખપૂર્વક યાત્રા કરે છે. જે સ્વાગતપૂર્વક આસન આપીને બ્રાહ્મણની પૂજા કરે છે, જે સ્વાગતપૂર્વક આસન આપીને બ્રાહ્મણની પૂજા કરે છે, જે પ્રસન્નતાપૂર્વક યમપુરીના તે પ્રસન્નતાપૂર્વક યમપુરીના માર્ગે જાય છે. જેઓ પાપ હરે વગેરેનું ઉચ્ચારણ કરીને ગાયને મસ્તક નમાવે છે, તેઓ સુખપૂર્વક યમલોકના માર્ગ પર આગળ વધે છે. જેઓ સઠતા અને દંભનો પરિત્યાગ કરીને એક સમય ભોજન કરે છે, તેઓ હંસયુક્ત વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. જે જીતેન્દ્રિય પુરુષો એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે એક સમય ભોજન કરે છે, તેઓ મોરલાઓ જોડેલા વિમાનો દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે. જેઓ નિયમપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને ત્રીજા દિવસે એક સમય ભોજન કરે છે, તેઓ હાથીઓથી જોડેલા રથો પર બેસીને યમરાજના લોકમાં જાય છે. જેઓ સદા પવિત્ર રહી ઇન્દ્રિયોને વશમાં રાખીને છઠ્ઠા દિવસે આહાર ગ્રહણ કરે છે, તેઓ સાક્ષાત સચિપતિ ઇન્દ્રની જેમ ઐરાવત પર બેસીને યમપુરીની યાત્રા કરે છે. જેઓ એક પખવાડિયા સુધી ઉપવાસ કર્યા પછી અન્ન ગ્રહણ કરે છે, તેઓ વાઘ જોડેલા વિમાનો દ્વારા યમપુરીમાં જાય છે. તે સમયે દેવતા અને અસુરો એમની સેવામાં ઉપસ્થિત રહે છે. જેઓ જીતેન્દ્રિય રહીને એક માસના ઉપવાસ કરે છે, તેઓ સૂર્ય સમાન દીદીપ્યમાન રથો પર બેસીને યમલોકની યાત્રા કરે છે. જેઓ સ્ત્રી અથવા ગાયોની રક્ષા માટે પ્રાણ ત્યાગ કરે છે, તેઓ સૂર્ય જેવું કાંતિમાન શરીર ધારણ કરીને દેવ કન્યાઓ દ્વારા સેવિત થઈને ધર્મનગરની યાત્રા કરે છે. જેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા રહીને જીતેન્દ્રિય ભાવે તીર્થોની યાત્રા કરે છે, તેઓ સુખદાયક વિમાનોથી સુશોભિત થઈને એ ભયંકર માર્ગની યાત્રા કરે છે. જે શ્રેષ્ઠ દ્વિજ પ્રચુર દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરે છે, તેઓ તપાવેલા સુવર્ણ જેવા વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકમાં જાય છે. જેઓ બીજાઓને પીડા આપતા નથી અને સેવકોનું ભરણ પોષણ કરે છે, તેઓ સુવર્ણ નિર્મિત ઉજ્જવળ વિમાનોમાં બેસીને સુખદ યાત્રા કરે છે. જેઓ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાભાવ રાખે છે, સૌને અભય આપે છે, ક્રોધ મોહ અને મદથી મુક્ત રહે છે તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તેઓ મહાતેજ સંપન્ન થઈને પૂર્ણ ચંદ્રમા જેવા પ્રકાશમાન વિમાન પર બેસીને યમરાજના નગરમાં જાય છે. તે સમયે દેવતા અને ગંધર્વ એમની સેવામાં હાજર રહીને કદી એ માંસાહાર કરતા નથી. તેઓ પણ યમપુરીની યાત્રા સુખપૂર્વક કરે છે. જે 1000 ગાયોનું દાન કરે છે અને જે કદી માંસાહાર કરતો નથી તે બંને સમાન છે. આ વાત પૂર્વકાળમાં વેદ વેતાઓએ સાક્ષાત બ્રહ્માજીને કહી હતી. બ્રાહ્મણો સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે અને સમસ્ત યજ્ઞોના અનુષ્ઠાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ અથવા તેના જેટલું જ ફળ માંસાહાર ન કરવાથી પણ થાય છે. યે ચ માસમ ન ખાદંતી સત્ય સોચ સમન્વિતાહા તે અપિ યાંતિ સુખે નેવ ધર્મરાજપુરમ નરાહા. ગોસહસ્ત્રમ તુ યો દધાસ્તસ્તુ માસમ ન ભક્ષયેત સમાવેતો પુરા પ્રાહ બ્રહ્મા વેદ વિદા વરહ સર્વ તીર્થેષુ યત પુણ્યમ સર્વ યજ્ઞેષુ યત ફલમ અમાસ ભક્ષણે અમાસ ભક્ષણે વિ પ્રાસ્તશ્ચ તચ્ચ ચ તત સમમમ. 216માં અધ્યાયના 63મો શ્લોક અને 65 થી 66મો શ્લોક. આ પ્રમાણે દાન અને વ્રતમાં તત્પર રહેનારા ધર્માત્મા પુરુષો વિમાનો દ્વારા સુખપૂર્વક યમલોકમાં જાય છે, જ્યાં સૂર્યનંદન યમ બિરાજે છે. ધાર્મિક પુરુષોને જોઈને યમરાજ પોતે જ એમને આસન આપીને પાદ્ય અર્ધ્ય તથા પ્રિય વચનો દ્વારા એમનું સન્માન કરે છે. એ કહે છે, પુણ્યાત્મા પુરુષો તમે સૌ ધન્ય છો, તમે પોતાના આત્માનું કલ્યાણ કરનારા મહાત્મા છો, કેમ કે તમે દિવ્ય સુખ માટે શુભ કર્મોનું અનુષ્ઠાન કર્યું છે. હવે આ વિમાન પર બેસીને અનુપમ સ્વર્ગલોકમાં જાઓ, જ્યાં સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. ત્યાં મહાન ભોગોનો ઉપભોગ કરીને અંતમાં પુણ્ય ક્ષીણ થાય ત્યારે જે થોડું અશુભ કર્મ શેષ રહેશે એને અહીં આવીને ભોગવજો. ધર્માત્મા પુરુષો પોતાના પુણ્યના પ્રભાવથી ધર્મરાજને કોમળ હૃદયના પોતાના પિતા જેવા જુએ છે, માટે સદા ધર્મના સેવન ધર્મનું સેવન કરવું જોઈએ. ધર્મ મોક્ષરૂપી ફળ આપનાર છે. ધર્મ દ્વારા જ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ જ માતા પિતા અને ભાઈ છે. ધર્મ જ પોતાનો રક્ષક અને સુહૃદ છે. સ્વામી, સખા, પાલક તથા ધારણ પોષણ કરનાર ધર્મ જ છે. તસ્માદ ધર્મ સેવિતવ્ય સદા મુક્તિ ફલપ્રદ. ધર્માદ અર્થ તથા કામો મોક્ષસ્વ પરિકીર્તયતે. ધર્મો માતા પિતા ભ્રાતા ધર્મો નાથ સુહૃત થા. ધર્મ સ્વામી સખા ગોપ્તા તથા ધાતા ચ પોષક. 216માં અધ્યાયનો 73-74 શ્લોક સંખ્યા. ધર્મથી અર્થ, અર્થથી કામ તથા કામથી ભોગ અને સુખ મળે છે. ધર્મથી જ ઐશ્વર્ય એકાગ્રતા તથા ઉત્તમ સ્વર્ગીય ગતિ પ્રાપ્ત થાય છે. વિપ્રવરો, ધર્મનું જો સેવન કરવામાં આવે તો મનુષ્યની મોટા ભયમાંથી રક્ષા કરે છે. એમાં જરાય સંદેહ નથી કે ધર્મથી દેવત્વ અને બ્રાહ્મણત્વ પણ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે મનુષ્યના પૂર્વ સંચિત પાપ નષ્ટ થઈ જાય છે ત્યારે તેમની બુદ્ધિ ધર્મ તરફ વળે છે. હજારો જન્મ પછી દુર્લભ મનુષ્ય જીવનને પ્રાપ્ત કરીને જે ધર્મનું આચરણ કરતો નથી તે અવશ્ય સૌભાગ્યથી વંચિત છે. જેઓ દરિદ્ર, કુરૂપ, રોગી, બીજાના આશ્રિત અને મૂર્ખ છે તેમણે પૂર્વ જન્મમાં ધર્મ કર્યો નથી એમ જાણવું જોઈએ. જેઓ દીર્ઘાયુ, સુરવીર, પંડિત, ભોગ સાધનોથી સંપન્ન, ધનવાન, નિરોગી તથા રૂપવાન છે તેમણે અવશ્ય પૂર્વ જન્મમાં ધર્મનું સેવન કર્યું છે. બ્રાહ્મણો, આ પ્રમાણે ધર્મપરાયણ મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે અને અધર્મનું સેવન કરનારા પશુ પક્ષીઓની યોનિમાં જાય છે. જે મનુષ્ય નરકાસુરનો વિનાશ કરનારા ભગવાન વાસુદેવના ભક્ત છે તેઓ સ્વપ્નમાં પણ યમરાજ અથવા નરકોને જોતા નથી. જેઓ દૈત્ય દાનવોનો સંહાર કરનારા આદિ અંતરહિત ભગવાન નારાયણને પ્રતિદિન નમસ્કાર કરે છે તેઓ પણ યમપુરીમાં જતા નથી. જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન અચ્યુતના શરણમાં ચાલ્યા ગયા છે તેમના ઉપર યમરાજનો વશ ચાલતો નથી. તેઓ તો મોક્ષના ભાગી છે. બ્રાહ્મણો, જે મનુષ્ય દરરોજ જગન્નાથ નારાયણને નમસ્કાર કરે છે તેઓ વૈકુંઠ ધામ સિવાય અન્યત્ર જતા નથી. શ્રી વિષ્ણુને નમસ્કાર કરીને મનુષ્યો યમદૂતોને, યમલોકના માર્ગને, યમપુરીને તથા ત્યાંના નરકોને કોઈ રીતે જોઈ શકતા નથી. મોહમાં પડીને અનેક વાર પાપ કરવા છતાં પણ જો માનવો સર્વ પાપ હારી શ્રી હરિને નમસ્કાર કરે છે તો તેઓ નરકમાં પડતા નથી. જેઓ સઠતાપૂર્વક પણ ભગવાન જનાર્દનનું સ્મરણ કરે છે તેઓ પણ દેહ ત્યાગ પછી રોગ શોકથી રહી તેવા શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. અત્યંત ક્રોધમાં આસક્ત થઈને પણ જે કદી શ્રી હરિના નામોનું કીર્તન કરે છે એ પણ ચેદિરાજ શિશુપાલની જેમ સમસ્ત દોષોનો ક્ષય થઈ જવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે. યે નરા નરક ધ્વંસી વાસુદેવ મનુવ્રતા તે સ્વપ્ને અપિ ન પશ્યંતિ યમમ વા નરકાણી વા અનાદિ નિધનમ દેવમ દૈત્ય દાનવ વદારણમ. યે નમંતિ નરા નિત્યમ નહિ પશ્યંતિ તે યમમ કર્મણા મનસા વાચા યે અચ્યુતમ શરણમ ગતા ન સમર્થો યમસ્તેષામ તે મુક્તિ ફલભાગિનઃ યે જના જગતામ નાથમ નિત્યમ નારાયણમ દ્વિજાઃ નમંતિ નહિ તે વિષ્ણોઃ સ્થાન આદ અન્યત્ર ગામિનઃ ન તે દૂતાન્ન તન્માર્ગમ ન યમમ ન ચ તાં પુરીમ પ્રણમ્ય વિષ્ણુ પશ્યંતિ નરકાણિ કથચન કૃત્વાપિ બહુશઃ પાપમ નરા મોહ સમન્વિતાઃ ન યાન્તિ નરકમ નત્વા સર્વ પાપ હરમ હરિમ સાઠ્યે નાપિ નરા નિત્યમ યે સ્મરંતિ જનાર્દનમ તે અપિ યાન્તિ તનુમ ત્યક્ત્વા વિષ્ણુ લોકમ અનામયમ અત્યંત ક્રોધ શક્તો અપિ કદાચિત કીર્તયેદ ધરીમ સો અપિ દોષ ક્ષયાનુમુક્તિમ લભેચ છેદી છેદી પતિર્યથા પતિર્યથા 216માં અધ્યાયનો 82 થી 89 શ્લોક સંખ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અધ્યાય 88 સમાપ્ત. રામચંદ્ર ભગવાનની જય.